श्रीमद देवी भागवत स्कंद चौथो अध्याय 16-17। जन्मेजी ना पूछवाथी व्यासजी द्वारा भगवान ना विविध अवतारों नु वर्णन तथा नारायण ना आश्रम पर आवेली अप्सराओनु पूर्व वृतांत। जन्मेजे पूछ्यु, मुनिवर, भगवान विष्णुना समस्त कार्य अत्यंत अद्भुत छे। प्रभु श्री हरिए भृगु मुनिनो श्राप सत्य करवा माटे कई रीते अवतार लीधो अने क्या मनवंतर मां तेओ पृथ्वी पर पधार्या। धर्मना रहस्यने जाणवा वाला हे मुनिवर, भगवानना अवतारोनी कथाओ जे पापोनो नाश करवा वाली अने आनंददायी छे तेनु विस्तार थी वर्णन करवा कृपा करो। व्यास जी बोलिया, राजन, जे जे मन्वंतर ने युग मा भगवान श्री हरि ना जे जे अवतारो थया छे ते बधा अवतारो नी कथा हूँ तमने कहू छू, सांभळो। हे राजन, चाक्षुष मन्वंतर मा भगवान श्री हरि नो धर्म अवतार थयो हतो त्यारे तेओ धर्म नामना ब्राह्मण ने त्या पुरुष धर्म नामना ब्राह्मण ने त्या पुत्र रूपे नर ने नारायण तरीके प्रसिद्ध थे। वेवस्थ मन्वंतरना अबीजा युगमा अत्रिमुनिना पुत्र थईने भगवान पृथ्वी पर पधार्या। ते भगवानो दत्तात्रेय अवतार हतो। अत्रिजीना पत्नी अनसुयाजीए ब्रह्मा विष्णु ने शंकर आ त्रण मुख्य देवों पासे पुत्र थईने आववानुं वरदान माग्युं हतुं। वरदान ने सत्य करवा माटे तेओ त्यां पुत्र रूपे पधार्या। अत्रि मुनि ना पत्नी अनसुयाजी नु स्थान पतिव्रताओ मा सौथी मोखरे छे। तेमनी प्रार्थना थी ब्रह्मा विष्णु ने शंकर त्रणे देवताओं पुत्र बनवानी वात स्वीकारी लीधी। ब्रह्मा जी चंद्रमा ना रूप मा, भगवान श्री हरि दत्तात्रेय ना रूप मा अने शंकर भगवान दुर्वासा ना रूपे पधार्या। आ प्रमाणे आ त्रण मुख्य देवताओनी माता बनवानुं सौभाग्य अनसुयाजीने प्राप्त थयुं। देवताओनुं कार्य साधवा माटे चौथा युगमां नरसिंह अवतार रूपे भगवान पधार्या। तेमना दिव्य विग्रहमां मनुष्य ने सिंह बन्नेनी आकृतिनो समावेश थयो हतो। ते अवतारनुं मुख्य कारण हिरण्यकश्यपनो वध करवानुं हतुं। તેમના અદ્ભુત રૂપને જોઈને દેવતાઓ પણ આશ્ચર્યમાં ડૂબી ગયા હતા। શ્રેષ્ઠ એવા ત્રેતાયુગમાં ભગવાન શ્રી હરિ બલિરાજાને શિક્ષા કરવા માટે કશ્યપ મુનિને ત્યાં વામન રૂપે પધારીને પૃથ્વીને પવિત્ર કરી। બલિરાજા યજ્ઞ કરી રહ્યા હતા। ભગવાન શ્રી હરિ વામન રૂપે બલિરાજાના યજ્ઞમાં ગયા અને કપટ કરીને બલિનું રાજ્ય છીનવી લીધું। બલિરાજા ને પાતાળમાં જવાની આજ્ઞા આપી। 29 માં ત્રેતા યુગમાં ભગવાન શ્રી હરિ પરશુરામ રૂપે જમદગ્નિ મુનિને ત્યાં પુત્ર થઈ પધાર્યા। પરશુરામજી અત્યંત બળવાન હતા। 21 વખત તેમણે ક્ષત્રિયોનો સંહાર કર્યો અને સમગ્ર પૃથ્વી કશ્યપ મુનિને સોંપી। તેઓ જીતેન્દ્રિય અને સત્યવાદી હતા। હે રાજેન્દ્ર, ત્રેતા યુગમાં ભગવાનનો રામાવતાર થયો। તેઓ મહારાજ રઘુના વંશમાં મહારાજ દશરથને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા હતા। ભગવાન શ્રી હરિનો અંશાવતાર જે મહાપરાક્રમી નર નારાયણ રૂપે આ ભૂમંડળ પર થયો હતો તે જ ભગવાન 28 યુગના દ્વાપરમાં ફરીથી અવતાર રૂપે પધાર્યા। ત્યારે નર એટલે અર્જુન અને નારાયણ તે શ્રીકૃષ્ણ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવા માટે પૃથ્વી પર પધાર્યા હતા। તેઓ એક શ્રેષ્ઠ વહીવટકર્તા તરીકે પ્રસિદ્ધ થયા। તેમણે કુરુક્ષેત્રનું એક અત્યંત ભયંકર યુદ્ધ કરાવ્યું હતું। રાજન, આ પ્રમાણે પ્રત્યેક યુગમાં ભગવાનના ઘણા અવતારો થયા હતા। ભગવતી પ્રકૃતિના આદેશ અનુસાર બધા અવતારો થાય છે કારણ કે સમસ્ત ત્રિલોક તે દેવીને આધીન છે। કે પ્રકૃતિ પોતાની ઈચ્છા પ્રમાણે જગતને નચાવે છે, પરમ પુરુષ પરમાત્માને પ્રસન્ન રાખવા માટે દેવી પ્રકૃતિ સમસ્ત જગતના નિર્માણમાં પ્રવૃત્ત રહે છે. સર્વપ્રથમ પરબ્રહ્મે આ ચરાચર જગતને ઉત્પન્ન કર્યું, તે બ્રહ્મ આદિ પુરુષ છે. તે બધે જ વ્યાપ્ત છે, તેને કોઈ જાણી શકતું નથી. તે અવિનાશી છે, તે કોઈનો આશ્રિત નથી અને તેનું કોઈ રૂપ નથી. તે સદા શાંત સ્વરૂપ અને મહાન છે. કાર્ય ભેદથી તે ત્રણ રૂપે ભાસે છે, તેમાં યોગ માયાનો અભિન્ન સંબંધ છે. તે જ આ પરા પ્રકૃતિ છે. કાળના યોગથી તે ભિન્ન હોવાનું પ્રતીત થાય છે, પરંતુ તે બંને એક જ છે. એ જ પ્રકૃતિ, તે જ પ્રકૃતિ તેની ઈચ્છાથી વિશ્વના સર્જન અને સંરક્ષણમાં પ્રવૃત્ત રહે છે. તે બધાના અનુરોધો પૂર્ણ કરનારી છે. કલ્પના અંતમાં સંહારનું કાર્ય પણ તે જ કરે છે. વિશ્વને મોહિત કરનાર આ પ્રકૃતિ ત્રણ રૂપોથી બિરાજે છે. તે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર રૂપે વિશ્વનું સર્જન પાલન અને સંહાર કરે છે. આ પરા પ્રકૃતિ એ રાજાધિરાજે ભગવાન શ્રી રામને રઘુકુળમાં પ્રગટ થવાની પ્રેરણા કરી હતી. દાનવોને પરાસ્ત કરવા માટે જ્યાં જ્યાં ભગવાન અવતાર લે છે તે બધું પ્રકૃતિ દેવીની વ્યવસ્થા પ્રમાણે થાય છે. સંસારના જીવોની ઉત્પત્તિ, તેમના સુખ દુઃખ બધું જ પ્રકૃતિ દેવીને આધીન છે. જગતમાં કોઈ સ્વતંત્ર નથી. જન્મેજયે પૂછ્યું, મુનિરાજ, નર અને નારાયણના આશ્રમ પર જે અપ્સરાઓ આવી હતી તેની વાત આપ અગાઉ કહી ગયા. નારાયણ શાંત ચિત્તથી એકલા બેઠા હતા. અપ્સરાઓએ કામાતુર થઈ તેમની સાથે નિંદનીય પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે નારાયણ મુનિએ તેમને શ્રાપ આપવાનો વિચાર કર્યો, પરંતુ તેમના બીજા ધર્માત્મા નરે તેમને રોક્યા. ઇન્દ્ર દ્વારા પ્રેરિત અપ્સરાઓની વારંવારની માગણી હતી કે તમે અમારા પતિ બની જાઓ. ત્યારે નારાયણે શું કર્યું? હે પિતામા, મુનિવર નારાયણનું તે મોક્ષદાયી ચરિત્ર સાંભળવા ઈચ્છું છું, આપ કહેવાની કૃપા કરો. વ્યાસજી બોલ્યા, ધર્મજ્ઞ રાજન, ધર્મપુત્ર નારાયણની કથાનો થોડો પ્રસંગ હમણાં કહું છું, સાંભળો. જ્યારે નારાયણ અપ્સરાઓને શ્રાપ આપવા તૈયાર થયા ત્યારે નરે તેમને રોક્યા. ત્યારે નારાયણ માની ગયા અને તેમણે અપ્સરાઓને આશ્વાસન આપ્યું. ધર્મપુત્ર નારાયણ એક પ્રસિદ્ધ મુનિ અને તપસ્વી હતા. તેમનો ક્રોધાવેશ તરત શાંત થઈ ગયો. તેમના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. તેમણે અપ્સરાઓને કહ્યું, અપ્સરાઓ, અમે બંને ભાઈઓએ આજીવન લગ્ન ન કરવાનું વ્રત લીધું છે, તેથી તમે અમારા પર કૃપા કરીને સ્વર્ગમાં જાઓ. ધર્મને જાણનાર વ્યક્તિઓ બીજાના વ્રતનો ભંગ કરવામાં નિમિત્ત નથી બનતી. મહાભાગ્યશાળી અપ્સરાઓ, તમે કૃપા કરીને અમારા સંકલ્પને સફળ થવા દો. હું વચન આપું છું કે બીજા જન્મમાં તમારો પતિ બનીશ. અપ્સરાઓ, દેવતાઓનું કાર્ય સાધવા માટે 28મા યુગના દ્વાપરમાં હું પૃથ્વી પર પ્રગટ થઈશ. ત્યારે તમે બધી જ મારી પત્નીઓ થશો. તમે બધા રાજાઓની પુત્રીઓ હશો. ત્યારે હું તમારી સાથે પાણી ગ્રહણ કરીશ. આ પ્રમાણે અપ્સરાઓને પત્ની બનાવવાનું આશ્વાસન આપીને તેમને ત્યાંથી પ્રસ્થાન કરી જવા કહ્યું. અપ્સરાઓએ નિશ્ચિંત થઈને ત્યાંથી સ્વર્ગમાં જઈ ઇન્દ્રને બધી વાત કહી. ઉર્વશીને જોઈને ઇન્દ્રએ મહાપુરુષ નારાયણની ખૂબ પ્રશંસા કરી. ઇન્દ્રએ કહ્યું, નારાયણ મુનિની ધીરજ અને તપોબળને ધન્ય છે, જેમણે પોતાના તપોબળથી ઉર્વશી જેવી અપ્સરાને ઉત્પન્ન કરી. આ પ્રમાણે ધન્યવાદ આપીને દેવરાજ ઇન્દ્ર પ્રસન્નતાથી પોતાના કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયા અને ધર્માત્મા નારાયણે અતૂટ તપસ્યાનો આરંભ કર્યો. રાજન, નર અને નારાયણનું આ ચરિત્ર અદ્ભુત છે. હું તેનું વર્ણન કરી ગયો. રાજન, તે જ નર અને નારાયણે ભૃગુમુનિના શ્રાપથી પૃથ્વીનો ભાર ઉતારવા માટે અર્જુન અને શ્રીકૃષ્ણના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો. ત્યાર પછી જન્મે જે રાજા એ બધા જ સંશયનું નિવારણ કરવા શ્રી કૃષ્ણ અવતારની કથા વિસ્તારપૂર્વક કહેવાની ભગવાન વેદ વ્યાસજીને પ્રાર્થના કરી. અધ્યાય 16-17 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.